વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 22મો સર્ગ. 14,000 રાક્ષસોની સેના સાથે ખરદૂષણનું જનસ્થાનથી પંચવટી તરફ પ્રસ્થાન. શૂર્પણખા દ્વારા આમ તિરસ્કૃત થઈને સુરવીર ખરે રાક્ષસોની વચ્ચે અત્યંત કઠોર વાણીમાં કહ્યું, બહેન, તારા અપમાનને કારણે મને અતિશય ક્રોધ ચડ્યો છે. એને ધારણ કરવો અથવા દબાવી દેવો એ જ રીતે અસંભવ છે જેમ પૂર્ણિમાના દિવસે પ્રચંડ વેગથી વધેલા ખારા પાણીના સમુદ્રના જળને, અથવા એ રીતે અસહ્ય છે જેમ ઘા પર ખારું પાણી છાંટવું. હું પરાક્રમની દ્રષ્ટિએ રામને કંઈ ગણતો નથી, કેમ કે મનુષ્યનું જીવન હવે ક્ષીણ થઈ ચાલ્યું છે. એ પોતાના દુષ્કર્મોથી જણાઈને આજે પ્રાણોથી હાથ ધોઈ બેસે. તું તારા આંસુઓને રોક અને આ ગભરામણ છોડી દે. હું ભાઈ સહિત હમણાં જ રામને યમલોક પહોંચાડી દઉં છું. રાક્ષસી, આજે મારા ફરસાના મારથી નિષ્પ્રાણ થઈને ધરતી પર પડેલા રામનું ગરમ ગરમ લોહી તને પીવા મળશે. ખરના મોઢેથી નીકળેલી આ વાત સાંભળીને શૂર્પણખાને બહુ પ્રસન્નતા થઈ. એણે મૂર્ખતાવશ રાક્ષસોમાં શ્રેષ્ઠ ભાઈ ખરના ફરીથી ખૂબ વખાણ કર્યા. શૂર્પણખાએ જેનો પહેલા કઠોર વાણી દ્વારા તિરસ્કાર કર્યો અને ફરી જેની અત્યંત પ્રશંસા કરી, એ ખરે એ સમયે પોતાના સેનાપતિ દૂષણને કહ્યું, સૌમ્ય, મારા મનને અનુકૂળ થઈને ચાલનારા, યુદ્ધભૂમિમાંથી પાછા ન હટનારા, ભયંકર વેગવાળી મેઘોની કાળી ઘટા જેવા કાળા રંગના, લોકોની હિંસા દ્વારા ક્રીડા વિહાર કરનારા તથા યુદ્ધમાં ઉત્સાહપૂર્વક આગળ વધનારા 14,000 રાક્ષસોને યુદ્ધ માટે મોકલવાની બધી તૈયારી કરાવો. સૌમ્ય, સેનાપતિ, તમે શીઘ્ર મારો રથ અહીં મંગાવી લો. એમાં મોટી સંખ્યામાં ધનુષ, બાણ, વિચિત્ર વિચિત્ર ખડગ અને વિવિધ પ્રકારની તીક્ષ્ણ શક્તિઓ પણ મૂકી દો. રઘુકુશળવીર, હું આ ઉદંડ રામને વધ કરવા માટે મહામનસ્વી પુલત્સ્યવંશી રાક્ષસોની આગળ જવા ઈચ્છું છું. એણે આ આજ્ઞા આપતા જ સૂર્ય જેવો પ્રકાશમાન અને કાબરચિત્રા સારા ઘોડા જોતરેલા એક વિશાળ રથ ત્યાં આવી ગયો. દૂષણે ખરને એવી સૂચના આપી, એ રથ મેરુ પર્વતના શિખર જેવો ઊંચો હતો. એ તપાવેલા સોનાના શણગારથી સજાવેલો હતો. એના પૈડામાં સોનું જડેલું હતું. એનો વિસ્તાર ઘણો વધુ હતો. એ રથના ભાઠા, જ્યાં ઘૂઘરી જોડાય છે એ ભાગ પર વૈદુર્ય મણી જડેલા હતા. એની સજાવટ માટે સોનાથી બનાવેલા માછલીઓ, ફૂલ, વૃક્ષ, પર્વત, ચંદ્રમા, સૂર્ય, માંગલિક પક્ષીઓ તથા તારાઓ વગેરેથી રથ શોભી રહ્યો હતો. એના પર ધજા ફરકી રહી હતી. રથમાં ખડગ વગેરે અસ્ત્રશસ્ત્ર મૂકેલા હતા. નાની નાની ઘંટડીઓ અથવા સુંદર ઘૂઘરાઓથી સજાવેલા અને ઉત્તમ ઘોડા જોતરેલા એ રથ પર રાક્ષસરાજ ખર જઈને બેસી ગયો. પોતાની બહેનના અપમાનનું સ્મરણ કરીને એના મનમાં ભારે અમર્ષ ક્રોધ વ્યાપી ગયો હતો. રથ, ડાલ, અસ્ત્રશસ્ત્ર તથા ધજાથી સંપન્ન એ વિશાળ સેના તરફ જોઈને ખર અને દૂષણે સઘળા રાક્ષસોને કહ્યું, ચાલો આગળ વધો. કૂચ કરવાની આજ્ઞા મળતા જ ભયંકર ઢાલ, અસ્ત્રશસ્ત્ર તથા ધજાથી યુક્ત એ વિશાળ રાક્ષસેના જોર જોરથી ગર્જના કરતી જનસ્થાનેથી ઘણા વેગપૂર્વક નીકળી. સૈનિકોના હાથમાં મુદગર, પટ્ટીસ, ભાલા, ખૂબ અણીદાર ફરસાઓ, ખડગ, ચક્ર અને તોમર ચળકી ઉઠ્યા. શક્તિ ભયંકર પરિધ વિશાળ મનુષ્ય ગદા, તલવાર, મુશળ તથા વ્રજ આઠ ખૂણાના વિશેષ પ્રકારના આયુધો એ રાક્ષસોના હાથમાં આવી પડતા ઘણા ભયંકર દેખાતા હતા. આ અસ્ત્ર શસ્ત્રથી સજ્જ અને ખરની ઈચ્છા મુજબ ચાલનારા અતિ ભયંકર 14,000 રાક્ષસો જનસ્થાનેથી યુદ્ધ માટે ચાલી નીકળ્યા. એ ભયંકર દેખાતા રાક્ષસોને આક્રમણ કરતા જોઈને ખરનો રથ પણ થોડી વાર સુધી સૈનિકોના નીકળવાની પ્રતીક્ષા કરીને એમની સાથે આગળ વધ્યો. ત્યાર પછી ખરનો અભિપ્રાય જાણીને એના સારથીએ તપાવેલા સોનાના આભૂષણોથી વિભૂષિત એક કાબરચિત્રા ઘોડાઓને હાંક્યા. એના હાંકવાથી શત્રુઘાતી ખરનો રથ તરત પોતાના ઘરઘરાટથી ચારે દિશાઓ તથા ઉપદિશાઓને પ્રતિધ્વનિત કરવા લાગ્યો. એ સમયે ખર બહુ ગુસ્સામાં હતો. એનો અવાજ પણ કર્કશ થઈ ગયો હતો. એ શત્રુના વધ માટે અધીરો બનેલો યમરાજ જેવો ભયંકર લાગતો હતો. જેમ કરા વરસાવતો મેઘ બહુ જોરથી ગર્જના કરે છે, એ જ રીતે મહાબલી ખરે ઊંચા સ્વરે સિંહનાદ કરીને ફરીથી સારથીને રથ હાંકવા પ્રેરિત કર્યો. આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના અરણ્યકાંડમાં 22મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.